તો ખુલ્લા મને રહેવું જોઈએ. દાદા સાથે નુકસાન થાય આપણે. અમે થોડી ક્યાંક જઈએ શકીએ અને એ તો બિલકુલ જઈ શકે. પછી આપડે કરીએ અમારી કોઈ બધા સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બેન કેટલા ને ત્યાં હેલાવન થઈ બધા ચાટે ખરી પણ જીભને લાળ ઉકળી કપાય પાછી. હા એવું એવું પણ જો કાયમ હશે બધી પાસે એ કાયમ ના થાય. હા એ બધે થયેલ ઉડી જાય ઉડી જાય રાત રાત માં મધ્ય થાય. માણસ ને માણસ કેમ સંજોગો ને ઘરમાં પછી બંધ ના રહે અને પોતે પોતે શું ખોરવા આવ્યો છે જેને આપવા આવ્યો છે એવું નથી એને પોતે ખોરવા આવ્યો એના સુખ ને બદલે દુઃખ મળે તો પછી બરાબર પછી ડાયરી વૈશ્ય સુખ ખોળવા આવે તો દુઃખ મળે એટલે પછી વેર બાંધે બરાબર આવી બધી વેર બાંધે. આપણે બધા માણસો સાથે સારું રાખીએ સંભાળે કરીએ છતાં એ અંદર થી વેર બાંધે આપણને કેવી રીતે ખબર પડે એ જોવાનું નહીં. આપડે આપડી ફરજ બજાવી લેવાની. તેથી મેં કહ્યું આ બાજુ શૈલેષની સાથે આપડે ડિટ્રોઇટ માં જેમ સુતા હતા નાખી તમારે કઈ બી કામ હોય ને અમને સોંપજો. કે છ દિવસ થી કે એક દિવસ માંથી અને જે બી હોય ને ના હું એવું કહું છું કે એક વાગી ગયો દાદા નો એટલે વખત તમને આરામ કરવા પતા જાય. એક વાગી ગયો આરામ કરવા દે દાદા. તમે તો ડેટ્રોઇટ ના ટાઈમે આવ્યા ને, ડેટ્રોઇટ અમારા કરતા એક કલાક આગળ, એક વાગ્યો એટલે તમારો એક વાગ્યો, અમારા 12 વાગે પણ તમારો 1 વાગે, જરા આરામ કરો. એક વાત થયું તમારે ડેટ્રોઇટ માં 1 વાગે ગયો, જ્ઞાની શું તો અમારી કદાચ નજીક બેસી જાય છે, જુઓ ને અમારી કદાચ નજીક બેસી જાય છે તે. હરીને દાદાની સાથે બ્રુનાબ નાના હતા, દાદાની સાથે જ હતો પછી જાણતા થયા, પણ અમે લોકો હું તો દાદા કને એ બેસે દાદા રંબાડી જો કઈ અહીં કે છે આખા ફોટા બોટા બધું ત્યાંથી બધું બધું ખરું દાદા. આપડે તો તમારી જોડે મને લઈએ જતા હતા, ખબર છે આપડે પાવાગઢ ને બધે કોરી પર જતા હતા ત્યારે દાદા બાર કઈક લેવા જતા હતા, દાદા કઈ ચાલતું ગાડી માં બેસી ગયા, ખબર છે પેલા લંબર લેવા જતા હતા. પ્રેમ મારું કુટુંબ થઈ ગયું અને આને બાજુ પણ પ્રેમ મારું એટલે અમને ગમે. દાદા એ કેવું, અમે બિલકુલ ચોખ્ખા, કોઈ ને કોઈ જોઈએ નહીં. દાદા ત્યારે હતા, અમને મળી ગયા હતા, ઉધાર થઈ ગયો હતો. મળે નઈ ને ટાઈમિંગ જ થાય બધું, ટાઈમિંગ મળ્યા બંધાવાનું એક ફૂટ ના 100 રૂપિયા, એક મીટર ના 1000 રૂપિયા, એવા 8000 મીટર જગ્યા ઉપર મશીન ગોઠવો. હા બહુ જ છે. બરાબર. તો પછી તારે સ્વભાવ ને નુકસાન ના કરે તો તારે દાદાજી કેવી રીતે નુકસાન કરે, કેવી રીતે નુકસાન કરે સ્વભાવ ને? બાજુ રોઝ ગાર્ડન આવું અમારે આવું જ જોઈએ. અમારે સુખ જોઈએ, અમારે સુખ જોઈએ. પાંચ ઇન્દ્રિયો ને ગમે, પાંચ ઇન્દ્રિયો ને પાંચ ઇન્દ્રિય એટલે નાક ને આંખ ને કાન ને શરીર ને સેન્સિસ ને ગમે એવું અમને સુખ જોઈએ, હેપીનેસ. ભગવાન લડાઈ કરાવશે લડે છે જાતે. એમને વિચાર કર્યો કે આપડે હથિયાર બનાવો અને આપડા જે ઋષિયા ભૂષિયા બધાને માટે ત્યારથી લડાઈ નો એમને સ્કોપ ઉભો કર્યો. સ્કોપ ઉભો કર્યો ઉભો થઈને એટલે પરિપક્વ થઈ નથી, પરિપક્વ થઈ એમને પણ છે. બરાબર. એટલે સ્વભાવ માં છે, સ્વભાવ થી લડાઈ છે, સ્વભાવ થી શું થાય, સ્વભાવ થી લડાઈ માટે સ્વભાવ માં આવી જાવ, આત્મ સ્વભાવ માં આવી જાવ તો કશું નથી. આત્મ સ્વભાવ બરાબર આનંદ પરમાનંદ સ્વભાવ માં આવી જાવ. હું કોણ છું, હું કરતા છું કેમ, આ બધું જોવા ખબર મળતો નથી. તારે ત્યાં થઈ ગઈ પૈસા દાદ જોઈએ એવું કામ તને કોને કહ્યું? આખી દુનિયા કે તારા આંખે જોઈતી નથી, આંખ જોઈએ પૈસા જોઈએ, આંખ જોઈએ આંખ વાળી આંખ વાળી પેલી આંખ તારા પૈસા જોઈએ તારે. આ લોકો શબ્દ ના પડે એટલે સમજણ નહીં, એટલે બે લાખ ડોલર હોય એક બાજુ દસ ડોલર શું આપી દેવું છે, આ પૈસા લઈ જાય માટે કિંમતી આંખ છે એટલે કિંમત સમજણ નથી, ભાન નથી, એટલે આવું પૈસા લઈ જાય કે ભાન નથી કે મને પૈસા જોઈએ. બધું વસ્તુ હોય તારે પૈસા નું, બીજી બધી બહુ વસ્તુ વાંચી ગઈ, વાંચતી ઉઠી છે એનાથી ઉઠી એનાથી ઉઠી આમ કરતા કરતા જ્યાં બિલકુલ ટેન્શન નથી, સ્થિતિ ઘણી ઊંચી સૌથી જ્યાં બિલકુલ ચાલશે પણ ટેન્શન ના આવી, બિલકુલ ટેન્શન એવી સ્થિતિ એવી પોઝિશન. સમજ પડી વધુ વધુ કિંમતી શું હશે? વધારે માં વધારે પ્રેશર શું હશે? ટેન્શન થાય છે. વિધાઉટ ટેન્શન, વિધાઉટ એની ટેન્શન, ધેટ ઇઝ ધ બેસ્ટ થિંગ યુ હેવ. આંખ વધારે કિંમતી છે એવું લાગે છે? આંખ ની કિંમત વધારે છે એવું લાગે છે? કિંમતી વધારે શાનાથી વધારે? $2,00,000 હોય હા વાળી. પેલો ચોર કે છે બોલતા આંખે ભોઈ નાખું છું તો ડોલર લઈ જા, ડોલર મને આપવા હોય તો એવા કરવા દેવું, ડોલર લઈ જા કે છે. એટલે આપણે સમજાય કે ડોલર પર કામ નથી, કિંમત નથી, આંખ ની કિંમત એવું નામ છે. હા હવે આવી કોઈ સમજણ પાડે ને તો પણ સમજણ પડે નઈ, દાડો રહે નઈ વસંત આવી સમજણ પાડે છે ને? નહીં દાદા. જાણતા હોય તો પાડે ને રતનભાઈ? કોઈ એમ જ પાડે? નહીં. એ બાબા અને અમે સુખ માન્યું, બબલી વગેરે ચાલે નહી? ચાલે જ નહી. હા મારા દાદા શું કે છોકરી માં સુખ માન્યું એટલે છોકરી વગર ચાલે? એને સુખ માન્યું કે હમણાં આ નહીં મરજી છે. What you believe gives you happiness and love. તને સમજાવ્યું ને આખરી દર કિંમત હશે? અત્યારે હતી ખબર નહી? ખબર હતી પણ એકદમ તો નહી. ખબર હતી પણ દાદાજી જયારે આંખો ને શરીર સારું હોય એટલે બધું ગ્રાન્ટેડ, એને ગ્રાન્ટેડ, એની કિંમત ના કરે કોઈ, એની કિંમત ના કરે. ના ના એવું ખ્યાલ જ ભાન જ નથી. હા ભાન જ નથી. એવું ભાંધે ને ત્યારે પૈસા ભરે બહુ એ ના હોય. બરાબર. બધી વસ્તુ સાચવવા ઉપર હોય એનું. બરાબર. એકલા પૈસા પણ ના હોય. ભાન જ નથી માં આ ભાન ના ભાન ના બધા ઊંઘમાં ભર્યા કરે છે. પીઓ પીએ મને $800 દરરોજ ના 100 બધા તો ક્યાંથી મળે? મને બંદૂક બતાવી હતી, મને આમ બતાવી તું? ના ના કશું નઈ, આમ આમ કક બંદૂક આમ બતાવી. આવડો છોકરો તો શૈલેષ જેવડો બપોરે 5 વાગે, સાંજે 5 વાગે. તમે શું કહી રહ્યા? કેમ આવ્યો કેમ ના કર્યું? હા મેં કીધું નો, મેં કીધું મેં ના પાડી, નો નો મેં કીધું નો. મની આવડો હતો ને મને પેલી બંદૂકે ખબર પડે કે આ ખોટી જ છે, સાચી દેખાય નહીં. મને એમ લાગ્યું કે આ ખોટું ખોટું કરે છે. પણ પેલું અમને કહેવામાં આવેલું ને કે કોઈ બી દાડો કોઈ બી પૈસા લેવા આવે તો આપી દેવું, બોલવું નહીં, નહીતર મગજ નો ગાંડો હોય તો શૂટ કરી બેસે. એટલે મેં ના પાડી, એટલે એને છે ને મને આમ આમ આમ મોઢા પર માર્યું, આમ આમ હાથ માર્યો મને. એટલે આ દાંતે ત્યાં ઓટ ઉપર વાગી ગયો, લોહી નીકળી પડ્યું. પછી અંદર આવ્યો અને ગલ્લો ખોલીને પૈસા લીધા બધા અને જતો રહ્યો. લઈ ગયો? હા. કેટલા રૂપિયા? 200-250 હતા. પછી પકડાઈ ગયેલો દાદાજી. કોણે પકડ્યો? પોલીસે. એને એકે દાડે 4-5 સ્ટોર માં એવું કરેલું, અને કાચો હશે 20-1 વર્ષ નો, પકડાઈ ગયેલો. પછી ત્યાં જ બીજી વાર બી ત્યાં જ થયેલું. અમે રાતે ઉન વસંતભાઈ હતા, તો વસંતભાઈ ઝાડુ લઈને બહાર વારવા જતા હતા ને, એટલે બે માણસો આવ્યા. તો વસંતભાઈ બારણું ખોલીને કીધું આવો અંદર. પછી એક અંદર આવ્યા ને વસંતભાઈ કે તું અંદર આવ કે છે. પછી વસંતભાઈ અંદર આવ્યા, પછી અમને ગન બતાવી કે સુઈ જાવ, અહિયાં પથરા પર સુઈ જવા, ફ્લોર ઉપર તમે સુઈ જવા, આડા પડી ને ઊંડા. મને ને વસંતભાઈ ને બંને ઓને હા રાતના 11 વાગી ગયેલા. પછી અમે સુઈ ગયા, પછી ગલ્લા માં પૈસા કાઢી ગયો. પછી તમે શું કહ્યું? પછી કાઢી ગયો પૈસા. અમે બંને ઊંડા સુઈ ગયા. દાદાજી, આપણે એવું કરે થયેલું 72-73 માં થયેલું આવું, અને દાદા ની ચોપડી તો ખરી જ આપડે શું કરવું છે? કઈ નઈ, ગુસ્સો હોવો જ નહીં જોયે. ગુસ્સો હોવો નહીં જોયે એટલે આપણને નહીં લાગો છે કે ગુસ્સો છે. આ બસ માં બેસીએ, આ બહાર માં બેસીએ છીએ, એટલે આ ગુસ્સો કરે છે, ગરમ થઈ જાય છે, તો આપડે શું કરીએ? કઈ નઈ, પણ મને છે કે નહીં, મને કઈ ગુસ્સો કરે કે મને પાછો ગુસ્સો આવે એમના પર, મારા પર કઈ ગુસ્સો કરે તો મને નહીં ગમે, ઉલટો હું પાછો ગુસ્સો કરું. શું કરું? હા, એટલે મનમાં તો બહુ થાય. એ બે જોયા કરવાનું, ક્યાં ગાડી ગુસ્સે થઈ, પેલી ગાડી એ ગુસ્સે જોવાની, પહેલે બી ગુસ્સે થયો, પેલો ગુસ્સે થયો. આ ગાડી ગરમ થઈ જાય, શું કરીએ આપડે? કઈ નહીં કરીએ આપડે, જોયા કરીએ. ગાડી સરફે નથી, ગરમ ના થાય. પછી બીજો પ્રશ્ન શું છે? દાદા નું મોડું યાદ રાખીએ અને દાદા દાદા કરીએ તો એ શુદ્ધાત્મા ચોપડા માં જમા જાય કે શ્રદ્ધા હોય? શક્તિ વધે એમના જે હોય ને, શક્તિ સીધી ડિરેક્ટ પ્રાપ્ત છે. ડિરેક્ટ પ્રાપ્ત થાય. પુરુષાર્થ નહીં કરવાનો, એ જ પુરુષાર્થ જોવું, એ જ દાદા દ્રષ્ટામાં. કઈ બી આપણે કરીએ ને આપણો ભાવ બદલાય અને પુરુષાર્થ કે ચોટેલા જ છે ને, જે સ્વભાવ એનો એ દેખાય, ચોટેલા જ છે ને, બધું ખરતા નહી. ઉખાડો નહીં તેને વાંધો નથી, પણ કે છે કે તમે કોણ છો એનું લક્ષ રહેતું ચૂકી જાય. જેને નાખ્યું એટલે છે દેશા. નાખેલું જોયું આ છે ગાંડી થઈ જાય છે. તરત સવાલ સારું પડે પછી મજા આવે જરા જ્ઞાન જન છે કેટલાક લોકો તો બે એટલો જ વહેલા કે હા અહીં સુધી કોઠી ભરાય થાય કે શું ના એકાદ કેવું નાખું કે એટલે અમારા કોઠી ભરી ગઈ એવી બી આવી છે તો એક કેવું ના થયું જાનવર ને માસ માં ફેર એટલો છે કે માસ ને પચવા માટે જુદો રસ્તો છે જાનવર ને પચવા માટે રસ્તો જુદો છે ગમે એટલું જાનવર આખો દરેક 24 કલાક સુધી એનો વાંધો નહિ પાચન શક્તિ જુદી જતી એ છે તે કરવાનું હોય ને તીડે બસ ચર્ચા જ કર્યા કે ચાલે નઈ વિચાર કરીને ઉતાર ઉતાર જ કરે અને પછી બેસવાનું જયારે થાય તારે મેથી કાઢી કાઢી દુચા કે કાઢી કાઢી ચા આવે આવડે આવડે દુચા મેથી કાઢી ચાય ચાય ચાય કરે મોડામાં દૂધ જેવું પીણ જેવું લાગે આપણને પછી ઉતારે અને આપડે તો જે ટાઈમ ગયા એ જો થઈ ગયું થઈ ગયું નહી તો રામ ટાઈમ કાચું રહી જાય દાદાજી ઉપયોગ અને યાદ આપવું એમાં શું છે યાદ આપવું યાદ આવવું યાદ આપવું ઉપયોગ શું થતો જાય તેમ કે દેખાતું જાય દાદા ઉપયોગ એટલે જોવું અને જાણવું હા આમાં સંસારમાં ઉપયોગ છે એ ઉપયોગ આમાં વાગવો કોકને શુદ્ધ જોવું શુદ્ધ માનવું પોતાની જાતને શુદ્ધ જોવું બીજો આપણે કાળજે એને પણ શુદ્ધ જોવું ઉપયોગ શુદ્ધ ઉપયોગ અને આ મને ગાવ દે છે એમ કહ્યું અશુદ્ધ ચાલુ થઈ જાય છે. બરાબર. એટલે અગ્નિ ચાલુ હોય તો હું ના આવે. ભાઈ ખાધું ને બસ તાપ પડશે એટલે પછી થઈ ગયું દારૂ. દારૂ નો તો શું થાય.